શ્રીમદ દેવી ભાગવત સ્કંધ 11મો અધ્યાય 23 પ્રાજાપત્ય આદિ વ્રતોનું વર્ણન ભગવાન નારાયણ કહે છે. નારદ, ભોજન પછી ઉત્તમ સાધક પુરુષે ઓમ અમૃતા અપી દાનમ અસી આ મંત્રનું ઉચ્ચારણ કરીને આચમન કરવું. ત્યાર પછી પાત્રમાં થાળી પતરાળામાં અન્નને અશિષ્ટ ભાગી પિતૃઓ માટે અર્પણ કરવું. ત્યારે એવું કહેવું કે અમારા કુળમાં ઉત્પન્ન થયેલા તથા જે કોઈ સેવક સેવિકાઓ થયા હોય તથા અમારી પાસે અન્ન પ્રાપ્ત કરવાની અભિલાષા રાખતા હોય તે બધા જમીન પર મૂકેલા અન્નથી તૃપ્ત થાઓ. યે કે ચાસ્મત કુલે જાતા દાસ્ય દાસ દાસ્યો અન્ન કા ક્ષિણઃ તે સર્વે તૃપ્તિમાં યાંતુ મયા દત્તેન ભૂતલે. સ્કંદ 11 અધ્યાય 23 શ્લોક 2. આ ઉપરાંત આ મંત્રથી જળ આપવું હૌરવ નામનું નરક અત્યંત ઘોર અને અપવિત્ર સ્થાન છે, જે તેમાં અનેક વર્ષોથી યાતના ભોગવી રહ્યા હોય અને જેમને મારા દ્વારા જળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ત્યાં અક્ષયોદકથી તૃપ્ત થાઓ. રોરવે અપુણ્ય નિલયે પદ્માર્બુદ નિવાસ ઇનામ આર્થિનામ દુકમ દત્તમ અક્ષય ઉમ ઉપતિષ્ઠતુ. સ્કંદ 11 અધ્યાય 23 શ્લોક 3. ભોજન સમયે હાથમાં ધારણ કરેલી દર્ભની પવિત્રની ગાંઠ છોડીને જમીન પર મૂકી દેવી. જે બ્રાહ્મણ તેને થાળીમાં મૂકી દે છે તેને પંક્તિને અભડાવનાર કહ્યો છે. જો બ્રાહ્મણે હાથ મોઢું ધોયું ન હોય ત્યારે કૂતરાનો કે શુદ્રનો સ્પર્શ થઈ જાય તો તે દોષનો ભાગી બને છે. તેણે આ દોષમાંથી મુક્ત થવા માટે એક રાતનો ઉપવાસ અને પંચગવ્યનું પ્રાસન કરવું જોઈએ. પરંતુ હાથ મોઢું એઠા ન હોય ત્યારે સ્પર્શ થઈ ગયો હોય તો માત્ર સ્નાન કરવું. પ્રાગ્નિહોત્રના વિશેષજ્ઞ બ્રાહ્મણોને એ જે અન્નદાન આપે છે તે પણ પુણ્યનો ભાગી બને છે. દાતા અને ભોગતા બંને સરખા ભાગી છે. આ બંનેને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. જે બ્રાહ્મણ હાથમાં દર્ભની પવિત્રી ધારણ કરીને વિધિપૂર્વક ભોજન કરે છે તેને પ્રત્યેક ગ્રાસમાં પંચગવ્યનું પ્રાસન કર્યાનું પુણ્ય ફળ મળે છે. પૂજાના ત્રણે સમયે પ્રાતઃ મધ્યાહ્ન અને સાયંકાળમાં દરરોજ જપ તર્પણ હોમ અને બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ. તેને જ પુરુષવરણ કહે છે. ભૂમિ પર સુવું, મનમાં ધાર્મિક વૃત્તિ રાખવી, ક્રોધ પર કાબુ રાખવો, ઇન્દ્રિયો વશમાં રાખવી, હલકું સુપાચ્ય અને સ્વાદિષ્ટ પદાર્થનું ભોજન કરવું અને ચિત્તને શાંત રાખવું, દરરોજ 3 વાર સ્નાન કરવું, મુખથી અપવિત્ર વાણી ન ઉચ્ચારવી, સ્ત્રી શુદ્ર પતિત વ્રાત્ય એટલે કે સંસ્કાર ભ્રષ્ટ નાસ્તિક અને એઠું મોઢું રાખનારની સાથે વાતચીત કરવી નહીં. મુનિવર, જપ હોમ અને પૂજન ચાલતા હોય ત્યારે કોઈને પ્રણામ કરીને વાત ન કરવી, મૈથુન સંબંધી વાતચીત ન કરવી, મન વાણી અને કર્મથી બધી અવસ્થાઓમાં સર્વદા અને સર્વત્ર 8 મૈથુનનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહે છે. રાજા અને ગૃહસ્થ માટે પણ બ્રહ્મચર્યની એવી મર્યાદા છે કે તેઓ પોતાની ઋતુકાળે નાહેલી પત્ની સાથે વિધિપૂર્વક નિયમિત સમાગમ કરવો, સ્ત્રી વિવાહિતા જેની સાથે લગ્ન કર્યું હોય તથા સવર્ણા પોતાની જાતિની હોવી જોઈએ, ઋતુકાળે રાત્રિના સમયે સમાગમ કરો, આમ કરવાથી બ્રહ્મચર્યનો નાશ થતો નથી. મનુષ્યને જન્મથી જ પ્રાપ્ત થયેલા 3 ઋણ દૂર કર્યા વિના, પુત્ર ઉત્પન્ન કર્યા વિના જ જે યજ્ઞનું અનુષ્ઠાન કરીને સંન્યાસ લેવા ઈચ્છે છે તે નરકમાં પડે છે. બકરીના ગળામાં રહેલા સ્તન જેવું તેનું જીવન વ્યર્થ છે એવો શ્રુતિનો અભિપ્રાય છે. હે ઉત્તમ બ્રાહ્મણ, તેથી ત્રણે ઋણોમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવો પણ આવશ્યક છે. આ 3 ઋણ દેવતાઓ ઋષિઓ અને પિતૃઓના છે. બ્રહ્મચર્ય દ્વારા ઋષિઓના શ્રાદ્ધ તર્પણ કરીને પિતૃઓના તથા યજ્ઞો દ્વારા દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. પોતપોતાના આશ્રમમાં રહીને ધર્મનું આચરણ કરવું, વિદ્વાન પુરુષે દૂધ ફળ શાક અને હવિષ્ય ભિક્ષા માગીને ભોજન કરવું અને જપ કરવા, કૃચ્છ ચાંદ્રાયણ વગેરે વ્રત કરનારે લવણ ક્ષાર ખાટું ગાજર કાંસાના પાત્રમાં ભોજન, તાંબુલ બે વાર ભોજન, દૂષિત વસ્ત્ર, અશિષ્ટ વાતચીત તથા શ્રુતિ સ્મૃતિ વિરુદ્ધ આચરણ, સ્ત્રી સેવન અને વાદ વિવાદમાં સમય વેડફવો નહીં, દેવતાઓના પૂજન સ્તવન અને શાસ્ત્રોના અવલોકનમાં સમય ગાળો, જમીન પર શું, બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું, મૌન પાળવું, દરરોજ 3 વાર સ્નાન કરવું, હલકા કર્મોનો ત્યાગ કરવો, પૂજા દાન આનંદ સ્તુતિ અને કીર્તન આ નિત્ય થવા જોઈએ, નૈમિતિક પૂજા કરવી, ગુરુ અને દેવતાઓમાં શ્રદ્ધા રાખવી, જપ કરતા સાધક માટે આ 12 ધર્મ એટલે કે નિયમ પરમ સિદ્ધિ આપનારા છે. દરરોજ સૂર્યોપસ્થાન કરીને તેમની સામે જ જપ કરવા, નિષ્કામ ભાવે પોતાના સંપૂર્ણ કર્મો દેવતાઓને અર્પણ કરવા, પુરસ્મરણ કરનાર મનુષ્ય આ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. તેથી બ્રાહ્મણે પ્રસન્નતાપૂર્વક જપ અને હવનમાં પ્રવૃત્ત રહેવું, તપસ્યા અને અધ્યયન કરતા રહેવું અને સર્વ પ્રાણીઓ પર દયા રાખવી. તપસ્યાથી સ્વર્ગ પ્રાપ્તિ થાય છે, તપ મહાન ફળ આપનારું છે. નિયમિતપણે તપ કરનાર પુરુષના સર્વ કર્મ સિદ્ધ થઈ જાય છે. જે જે ઋષિઓએ જે જે કામનાઓને સિદ્ધ કરવા દેવતાનું પુરસ્મરણ કર્યું તે ઋષિઓની તે કામનાઓ પૂરી થઈ ગઈ છે. તેમના શાંતિ વગેરે કર્મો જે અનેક પ્રકારના છે તે આગળ કહેવાશે, પરંતુ તે બધા કર્મ પહેલા પુરસ્મરણ કરીને આરંભ કરવા જોઈએ, ત્યારે તે સિદ્ધિ આપનારા થાય છે. સ્વાધ્યાયના અભ્યાસની શરૂઆતમાં અર્થાત ગાયત્રી મંત્રના પુરસ્મરણમાં બ્રાહ્મણે પહેલા પ્રાજપત્ય આદિ પ્રાશ્ચિતો કરવા જોઈએ. આ વ્રતનો નિયમ એવો છે કે કેસ, દાઢીમૂછના વાળ તથા નખો ઉતરાવી નાખી પવિત્ર થઈ જવું, એક દિવસ રાત પવિત્રતા પર ખૂબ ધ્યાન આપવું, વાણીનો સંયમ રાખો, સત્ય બોલવું, પવિત્ર મંત્રો અને વ્યાહૃતિનો જપ કરો, ગાયત્રી મંત્રના આદિમાં ઓમકાર બોલીને જપ કરો, આપો હિષ્ઠા આ સુક્ત પવિત્ર અને પાપ નાશક છે. એ જ રીતે પુનંત્ય સ્વસ્તિ મતસ્વ અને પાવ માન્ય એ પણ પવિત્ર મંત્રો છે. બધા કર્મોના આદિમાં અને અંતમાં તેનો પ્રયોગ કરવો જોઈએ. શાંતિ માટે 1000, 100 અથવા 10 વાર એનો પાઠ કરવો જરૂરી છે, અથવા ઓમકાર અને 3 વ્યાહૃતિઓ સાથે ત્રિપદા ગાયત્રીના 10000 જપ કરવા. આચાર્યો ઋષિઓ છંદો અને દેવતાઓનું જળથી તર્પણ કરવું. અનાર્ય શુદ્ર અને નીચ વ્યક્તિ સાથે વાત ન કરવી. રજસ્વલા સ્ત્રી સાથે, પુત્રવધુ પતિત શુદ્ર માનવી તથા દેવતા બ્રાહ્મણ આચાર્ય અને ગુરુની નિંદા કરનાર વ્યક્તિ સાથે વાતચીત ન કરવી. માતા પિતાથી દ્વેષ રાખનારાઓ સાથે પણ વાતચીત ન કરવી. કોઈનું અપમાન ન કરવું. સર્વ કુચ્છ આ જ નિયમ છે. મેં તેનું અનુક્રમે વર્ણન કર્યું. હવે પ્રજાપત્ય, શાંતપન, પરાક, કૃચ્છ અને ચાંદ્રાયણ વ્રતનો વિધિ કહું છું. તેના પ્રભાવથી મનુષ્ય 5 પ્રકારના પાપો તથા બધા જ દુષ્કૃત્યોથી મુક્ત થઈ જાય છે. તપ્ત કૃચ્છ વ્રત કરવાથી સર્વ પાપો તે જ ક્ષણે ભસ્મ થઈ જાય છે. 3 ચાંદ્રાયણ વ્રત કરવાથી મનુષ્ય પવિત્ર થઈને ચંદ્રલોકમાં જાય છે. 8 ચાંદ્રાયણ વ્રતના પ્રભાવથી વરદાન આપનારા દેવતાઓનો સાક્ષાત્કાર કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે. 10 ચાંદ્રાયણ વ્રત કરવાથી છંદોનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય સર્વ મનોરથને પામે છે. 3 દિવસ પ્રાતઃકાળે જમવું, 3 દિવસ સાયંકાળે જમવું અને 3 દિવસ માગ્યા વિના જે મળી જાય તેનું જ ભોજન કરવું. ત્યાર પછી 3 દિવસ ઉપવાસ કરવા. આ પ્રમાણે બ્રાહ્મણે પ્રાજાપત્ય વ્રત કરવું જોઈએ. હવે શાંત શાંત પનવ્રત કહું છું. પહેલા દિવસે ગૌમૂત્ર, ગૌમય, ગાયનું દૂધ, દહીં અને ઘી તથા દર્ભનું જળ આ બધું મિશ્ર કરીને પી લેવું. બીજા દિવસે ઉપવાસ કરવો. આ પ્રમાણે બે રાત્રિમાં આ કૃચ્છ શાંત પનવ્રત સંપન્ન થાય છે. હવે અતિકૃચ્છ વ્રત કહું છું. ત્રણ દિવસ સુધી એક એક ગ્રાસ, ત્રણ દિવસ સુધી બે બે ગ્રાસ અને ત્રણ દિવસ સુધી ત્રણ ત્રણ ગ્રાસ અને છેલ્લે ત્રણ દિવસ ઉપવાસ કરવા. આ પ્રમાણે બ્રાહ્મણે અતિકૃચ્છ વ્રત કરવું જોઈએ. કૃચ્છ શાંત પનવ્રતમાં જે નિયમ કહ્યા છે તે નિયમોનું ત્રણ ગણું પાલન કરીએ તેને મહા શાંત તપવન વ્રત, તપન વ્રત કહે છે. હવે તપ્ત કૃચ્છ વ્રત કહું છું. આ વ્રતમાં બ્રાહ્મણે ત્રણ ત્રણ દિવસ સુધી ક્રમશઃ જળ, ખીર, ઘી અને વાયુનો આહાર કરવો. જળ ગરમ પીવું, સ્નાન એકવાર કરવું, નિયમ પ્રમાણે માત્ર જળાહાર પર રહેવું આ પ્રાજાપત્ય વ્રતનો વિધિ છે. મનને વશ રાખવું, પાગલ જેવો વ્યવહાર ન કરવો. 12 દિવસ સુધી ઉપવાસ કરવા એને જ પરાકૃચ્છ વ્રત પણ કહે છે. આમાં સર્વ પાપોનો નાશ કરવાની શક્તિ છે. હવે ચંદ્રાયણનો વિધિ કહું છું. કૃષ્ણ પક્ષમાં એક એક ગ્રાસ ઘટાડી શુક્લ પક્ષમાં એક એક ગ્રાસ વધારો. અમાસના દિવસે ઉપવાસ કરો. ચાંદ્રાયણ વ્રતમાં આ વિધિનું પાલન કરવું. આ વ્રતમાં ત્રિકાળ સંધ્યા કરવાનો નિયમ છે. બ્રાહ્મણે પ્રાતઃકાળ સ્નાન કરીને પોતાનું નિત્ય કર્મ કરીને મધ્યાહન કાળે 4 ગ્રાસ ભોજન કરવું. રાત્રે પણ 4 ગ્રાસ ભોજન કરવું. આને શિશુ ચાંદ્રાયણ વ્રત કહે છે. સંયમ પૂર્વક રહીને દિવસના મધ્યાહન કાળમાં ભિક્ષાન્ન 8 ગ્રાસ લેવું આ અતિ ચાંદ્રાયણ વ્રત કહેવાય છે. રુદ્ર, આદિત્ય અને વસુગણ તથા મૃદગણ અને પૃથ્વી વગેરે બધા જ કુશળ દેવતાઓ આ વ્રતનું પાલન કરે છે. વિધિપૂર્વક કરેલું આ વ્રત 7 દિવસ રાત્રિમાં શરીરમાં રહેલ ચામડી, લોહી, માંસ, હાડકા, મેદ, મજ્જા અને વસા આ એક એક ધાતુને પવિત્ર કરે છે. તેમાં કોઈ સંશય નથી. મનુષ્ય આ વ્રતોથી પવિત્ર થઈને હંમેશા સત્કર્મોનું અનુષ્ઠાન કરવું. આ પ્રમાણે શુદ્ધ થયેલા મનુષ્યના કર્મો સિદ્ધ થઈ જાય છે, તેમાં સંશય નથી. અંતઃકરણને શુદ્ધ કરીને સત્યવાદી અને જીતેન્દ્રિય થઈને ઉત્તમ કર્મ કરવાનું વિધાન છે. ત્યારે પુરુષ પોતાની ઇષ્ટ કામનાઓને નિશ્ચિંતપણે પ્રાપ્ત કરી શકે છે. સર્વ કર્મો રહિત થઈને 3 રાત્રિ ઉપવાસ કરવા અથવા 3 રાત્રિ સુધી નિયમનું પાલન કરવું, ત્યાર પછી કાર્યનો આરંભ કરવો, આ રીતે પુરુષવરણનું ફળ આપનાર વિધાન કહ્યું, જેનાથી સર્વ ફળ પ્રાપ્ત થઈ જાય છે. ગાયત્રી પુરુષવરણથી સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. દેવર્ષિ, મહાન પાપોને નાશ કરનારા ગાયત્રી ઉપાસના તમારી સમક્ષ વિસ્તારથી કહી. મંત્ર જાપ કે શરૂમાં દેહને શુદ્ધિ રાખનારા વ્રતનું આચરણ કરવું, ત્યાર પછી પુરસ્વરણનો પ્રારંભ કરવો. આ પ્રમાણે કરનાર સાધક જ સર્વ ફળ પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે. આ પ્રમાણે પુરસ્વરણનું આ ગુહ્ય રહસ્ય તમને કહ્યું. આ રહસ્ય કોઈ સામાન્ય વ્યક્તિ આગળ કહેવું નહીં, કારણ કે આ શ્રુતિઓનો સાર છે. અધ્યાય 23 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.